વિચારશીલ માણસ ને થયા પ્લેન માં બેસતા ની હાથે વિચાર તૂટે તૂટશે શું થશે. તમે કહો ગોદા માં ના કઈ નથી રાત દાડો ભાઈ મારું આપણે ચડકાયેલું હોય ને બદલો લે બઉ ચિંતા થાય જરાક આટલું પીએ એટલે હું પસંદ આવી ગયો. આવું ના ગમે ને તારા માટે ગમે કઈ અમારી તમારે ચિંતા રહી જીવન જીવાય એવું કરવું છે. અને સંસાર સરસ ચાલે, દવાખાનું સરસ ચાલે, અને ચિંતા રહી થઈ જાય. બે દાડા શનિવાર રવિવાર બે દાડા ચિંતા રહી થયું છે કે વધારે વધારે કેટલા દિવસ કાયમ ને માટે તમારે કાયમ વગર ચિંતા રહેલા છે. ચિંતા થઈ નથી, ચિંતા કોઈ થઈ આવે તો પાછી મટી જાય. બસ ચિંતા થતી નથી, ચિંતા થાય જ નહીં, થાય થાય મટી જાય. તમારા ચોપડા વાંચે ને એટલે ક્યાંથી મટી જાય. કોઈ વખત થાય પણ મટી જાય તમારા જ્ઞાન થી. નહીં ચિંતા ન હોય, ચિંતા થાય મારી પર દાવો મારવો 2 લાખ નો દાવો. એ તો સફો કેશન છે. શું છે સફો કેશન છે? ચિંતા નો ચિંતા તો જીવ બળે ત્યારે ચિંતા કે નહી. જીવ બળવા મળે ત્યારે આપડે કેવું લુગડા બાર પર જીવડા બારી કહે. એટલે ચિંતા ચિંતા નહીં, એ સફો કેશન ભૂગણા માં થાય. ડાક્ટર ને કરી જગત ગણિત માર્ગે ચાલી રહી છે. તેનાથી સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ અને આ અક્રમ વિજ્ઞાન 10 લાખ પ્રગટ થાય છે ત્યારે આપણું કામ થઈ જાય. ભાઈ કાલે હું આવ્યા છું નામ હું ભીખુભાઈ ભીખુભાઈ પછી સર્વ જાત્રા આવવાનું કરે છે. અત્યારે હા અત્યારે આપણે ખાધું નઈ તો કલાક પછી ભૂખ લાગે એવું ખાવાનું એટલે કલાક પછી એકાદ પેલી કદું ને પેશી ખાવી પડે વખતે કોઈ વખત એટલે ભૂખ લાગે એવું ખાવાનું ખાવા બાવાનું. ચા નહીં પીવા નહીં, બીડી નહીં પીવાની, સિગરેટ નહીં, કશું તોફાન નહીં ને. અને વધારે ઈચ્છો તો થવા ને પછી કેટલું કામ આપે. અને તે પછી કામ કેટલા કલાક આપે? 6:30 થી શરૂઆત થાય છે. શું તે 7:30 થી 11:30 વાગ્યા સુધી વર્ક આપે તેમાં 2 કલાક આરંભ લખવાનું. કેટલા કલાક કામ કરે છે? 16 કલાક કામ. અને કેટલાય વસ્તુ પછી રજા એક કોઈ દાડો નહીં. તમારે રવિવારે રજા હોય, મારે તો દિવાળી દરે રજા. દિવાળી દર 10,000 માણસ વધારે ગરાકી હોય ત્યારે લાભ ઉઠાવેલો લાગશે. શનિવારે આવો તમે, તમે જ્ઞાન આપો. ત્યાં જ્ઞાન છે રાતના શનિવારે. હા, 4 વાગે. આઈ વિલ હોપ મોટો લોકો. કારણ કે સાચી વાત ની જાહેરાત ના હોય, જાહેરાત જે સાચી હશે ને જાહેરાત ના હોય. જાહેરાત નીકળી જાય. ધંધો મોટો એટલે જોઈએ ને બુદ્ધિ, એ તો રાખવાની આપડે. એ તો મારે એકલા ને ખરાબ થઈ ગયેલી છે. મારા બુદ્ધિ નો સેન્સ નહીં, 100% બુદ્ધિ નહીં. બુદ્ધિ બિલકુલ નહીં. એ તો સાયન્ટિસ્ટ મેં કહ્યું ને, નોટ અ સેન્ટ પર્સન. અને બુદ્ધિ હોય તો હજી જ્ઞાની કહેવાય. જ્ઞાની કોણ કહેવાય? એ જે સેન્સિટિવ ના થાય તે ક્યારેય પણ સેન્સિટિવ ના થાય. જેમ ટેન્શન ના હોય ક્યારેય પણ, અત્યારે ટેન્શન નહીં હોય. બિલકુલ છાટે બુદ્ધિ રહી. કઈ દાદા, તમારી બુદ્ધિ વગર નું જ્ઞાન આપો તો એ તો બુદ્ધિ વગર તો જ્ઞાન લેવાય જ નહીં. એવું અહિયાં તો બધાને બુદ્ધિ થી જ બધું પેસે અંદર. બુદ્ધિ થી સમજવાનું છે, બુદ્ધિ થી સમજવાનું છે. ડોક્ટર ભીખુબેન સાથે આવ્યા તમે ખરું? હા, જયેન્દ્રભાઈ પૂછે છે ગ્રહ ની શાંતિ કેવી રીતે થાય? ગ્રહો ની બધું ગ્રહો અમારું શાંત કરી આપ્યું, બધું શાંત કરી આપ્યું. આ દુનિયાનું દરેક દરેક જે ચીજ હોય બધું શાંત કરી આપ્યું. એ ગ્રહો સમજાવો ને દાદા, ગ્રહો શું છે? ચિંતા ના જાય, એ કરવું ઓછું કરવું. સમજો, જે દવા લેવાથી રોગ ના મટે એ દવા લેવાનો શું અર્થ? જે દવાથી રોગ ના મટે એ દવા લેવાનો અર્થ કરો. બોલો. ચાલો, પેશન્ટ કહે કે ડાક્ટર સાહેબ રોગ મટતો નથી, ચા દવા લેવા કરો. તો તમે બધા ખાવ જે જે ધર્મ પાડવાથી કશું ફેરફાર ના થતો હોય. એવો ને એવો જયારે જોયો ત્યારે મતભેદ ને ભોંત ભેડે બધી એની એ ચિંતા ઉપાધિ તેનો તે ધર્મ જ ના કહેવાય ને. આ તો બધું હા કલ્પિત બધું. જેના જેના પીવાથી રોગ જવો જોઈએ, સંસાર રોગ મટવો જોઈએ. આ સંસાર રોગ એટલો મહારોગ છે. એક જ થોડો અપમાન અપમાન કરતો થોડું ઊંઘમાં અસર થાય કે ના થાય? સાથે બોલો બોલો, કેટલો રોગ કહેવાય? અને પ્રભુદાસ ને અપમાન કરીને ઉતારી પાડવાનું જોઈ લો. પછી ઉતારી પાડે દાદા એવું ના કરે તેને. મને તો મારો ભાઈ મીઠી ફોઈ કે છે. કોઈને કશું કહેતા નથી એમ કે. ભાઈ મીઠા શું લાગતા? નાનો છે, નાનો મીઠુભાઈ છે ને કે દર સાલ 5000 આપવાના કે છે. મીઠુભાઈ કેવી કે 5000 ડોલર આપવાના કે છે દર સાલ. સાચા ને સાચું નહીં કે મીઠુભાઈ છે. સારો છે, ખરાબ હોય તો મીઠુભાઈ થી 4000 ના અપાય. કાકા નીકળ્યો વીર પુરુષ કહેવાય કે દરસલ 5000 ડોલર જ્ઞાનદાન. જ્ઞાનદાન એટલે જગત ના લોકો ને વાંચે પુસ્તકો, અને તે અમે ફ્રી ઓફ પુસ્તક આપીએ છીએ, પૈસા ના લેવાય. હવે એને છતાં એક હતા પૈસા એમ આવ્યા, બીજા લોકો બધા આપે દરસલ 2.5 લાખ 2.5 લાખ નું નીકળે. પણ આટલું હવે આમ હોય તો ના કહેવાય ને. તમારી સાથે હશે, તમારી સાથે હશે એમ કે ના એમ કે કોઈ ખરાબ હોય તેને બી સારો કે છે એમ કે. એટલે કહું છું આવું એમ કે દસ હજાર તો જળ મંદિર માં આપ્યા. તમારો બને 20,000 એટલે તો પણ ફોઇલ ના કહેવાય. 10,000 આપ્યા માટે ફોઇલ ના કહેવાય. બીજી મોટરો આવી બહુ પૈસા મારી પાસે પણ આવતા. એમનો ભાગ છે. જુદા જુદા લખાવ 5,000 બધા એમના રાખી 5,000 એમના મંદિર માં ના લેશો. મંદિર માં ના લેશો પણ આ 5,000 લખી લે. હા કોઈ ના કહેવાય ને. હજુ કહેવાય. હજુ એ કહેવાય એમ કે આ 5,000 હિયારે કે ના ખાતે તૈયાર મટલ માંથી ભાગ આપતો હોય તો મને કેમ શું કે છે. પુણ્ય માં ભાગ આપે તો મને કશો વાંધો નથી એમ કે શું કે છે. પુણ્ય માં ભાગ આપે તો મને કા વાંધો છે એમ. પુણ્ય માં મને ભાગ આપે તો મને શું વાંધો એમ. આપેલું ગયા આવે. આ મોટી ભાગ છે કે મોટી માં ગ્રહ ની શાંતિ કેવી રીતે થાય. ચક્કર વર્તો બધા ચક્રો બધા અમે આટા માં આવતા મટી જઈએ એમ કે ગ્રહો થી એવું થાય એમ કે. શું થાય ગ્રહો થી એમ કે છે કે આજે ગ્રહો છે ગ્રહો એની જો શાંતિ થાય તો પછી અમે આ બધા એના ચક્કર માં આવતા અટકીએ ને. ગ્રહો આ બધા નવ ગ્રહો બધા પજવે ને ત્યારે શાંતિ થાય. શું થાય તો પછી સીધી લાઈન માં ઉપર જવાય. આ ચક્કર માં ફરીએ નહી એમ. ગ્રહો તો એવું છે જ્યાં ગ્રહો છે ને એવા ગ્રહો તમારી મહી છે. આ જેવું પિંડે છે ને એવું બ્રહ્માંડ છે. બ્રહ્માંડ છે એવું પિંડે છે. દીકુ ભાઈ બ્રહ્માંડ માં છે પિંડ માં છે. એવા ગ્રહો ત્યાં ઉપર છે એવા ગ્રહો તમારી મહી છે. તો તમારા મહી વાળા ગ્રહો ને તો આપ દબાવવાના તમારે. આ મહી ગ્રહો કયા કયા છે એનું નામ શું. આગ્રહ દુરાગ્રહ અટાગ્રહ કદાગ્રહ મતાગ્રહ સત્યાગ્રહ સત્યાગ્રહ ના એટલે બધા એવા નવ ગ્રહો છે. તેમાં હઠાગ્રહ કરો ને તમે એટલે હું જાણું શનિ નો ગ્રહ ન લેવો. મને ગ્રહ એ કોઈ નથી. મને નડે નહી. મને અમારો ગ્રહ કોઈ છે નહી નડે નહી. મને આગ્રહ ના હોય. અઢાગ્રહ તો હોય જ નહીં. પછી આગ્રહ સત્યાગ્રહ ના હોય તો અત્યારે તમે કહો કે બાર અજવાળું છે. હું કહું ના તમે જોયા હો. હું તમે વિનંતી કહું છું બહાર અંધારું છે જોયા હો તો એ તો ફરી કહો ના અજવાળું છે. તો ફરી હું કહું કે તમારી દ્રષ્ટિમાં અજવાળું લાગતું હોય ખરું. બાકી બધા તો ભાઈ ખબર નહીં. એટલે હું ચાલે જવું આગળ હું કઈ દેલું તમારી જોડે આખી રાત બધાને સાથે લઈ જવું જોઈએ ને દાદા એમ કે બધાને સાથે લઈ જવું જોઈએ ને. સાથે લઈ જાવ પણ એ સમજવા તૈયાર ના થતો હોય. સમજાવવું જોઈએ તમારે તો સમજાવ. તો પછી અમે કહેવાનું સારું સાચું. એટલે સારું સાચું છે એમ કે અમારું ભૂલ વાર છે. સારું સાચું છે એમ કહીને આવવાનું એટલે ઊંઘ આવે. મને ઊંઘ આવવાની જ છે. બીજો કોઈ બીજો ગ્રહ કરતો. વાઇફ ને અનુકૂળ તેલ લાવજો એવું વાંધો નથી. એને પૂછવું કેવું જોઈએ કે ભાઈ આ શાનું જ્ઞાન છે, કે તમે કોણ છો આ મેં પૂછ્યું, એવી પૂછી જોવું. ત્યાર પછી એને ખ્યાલ બા આવે તો એ જ્ઞાન થાય. બધા કે તમે આગ્રહ નહીં રાખો, એમને પૂછો ને તમને જિજ્ઞાસા હોય તો લઈ આવો. આ જે દેખાય છે એ તો જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. દાદા ભગવાન પ્રગટ થયા છે તેને હું જ નમસ્કાર કરું છું દાદા ભગવાન. કારણ મારે 4 ડિગ્રી ઓછી છે, મારે 356 ડિગ્રી એમના ટાઈમ રાઈટ છે, મારે 300 કરવી પડશે ને. એટલે 4 ડિગ્રી હું માટે હું દાદા ભગવાન નથી. અને તમને કહું છું કે આ દર્શન કરી લો, દીવાન દીવો અડાય દેવો દીવો થઈ ગયો ચાલ્યું કરું. દીવો હગ્યો હોય ને ત્યાં દીવો અડાડીએ તો દીવો થાય ના થાય. દાદા પ્રગટ થયા મને બતાવો ક્યાં થયા એમ કે દાદા પ્રગટ થયા અંદર મને બતાવો એમ ક્યાં પ્રગટ થયા છે. એ પ્રગટ થયા છે ફળ ફળ મળે. હવે કલાક બોલો નઈ દાદા ભગવાન શું છે જે કલ્યાણ કલ્યાણ થઈ જાય. દાદા ભગવાન કે બધા પર આવી આપે છે 50,000 માણસ ને એમને આપે છે ને. મારી 50,000 માણસ એમને આપે વગર માગે. આ તો કોઈક ના એમ કે મારે આમ જોઈએ કે માગે ત્યારે તૈયાર છે દાદા ભગવાન. This is the cash bank of divine solution. આ કેશ બેંક છે. આ કઈ ઉધારી બધાય ને ઉધારી લોકો હપ્તા ભર્યા ખાલી થઈ ગયા હતા ઘરમાં દુકાનમાં હતું જ માલ સામાન બધા. તમે બીજું સાઈડ ટેક ખોલી ગયા તમે સાઈડ ની વાત કરી એમ કે તમને દાદા ભગવાન ક્યાં દેખાય છે બતાવો એમ કે. દેખાય છે નઈ દાદા ભગવાન મને બધે દેખાય છે. આ બધા હું દેખાય છે મને દેખાય મને એને એને જોવું છે. હા તમને દેખાડીએ પણ એ તો મારે ચશ્મા તૈયાર આપવું તૈયાર ને દિવે ચક્ષુ આપવા પડે. આ ચમડે નો છે ના દેખાય. બોલાવો જાઓ તમે બોલાવો એમ કે મને દિવે ચક્ષુ આપો એમ કે. તમે કહ્યું આ શનિવારે દિવે ચક્ષુ તમને આપું. આ શનિવારે શનિવારે તમને દિવે ચક્ષુ આપું. એમને નથી આવું શનિવારે જ્ઞાન નથી રહેવું. પણ 5 મિનિટ માં અહીંથી એક આયા હતા એક ભાઈ ત્યાં ઇન્ડિયામાં તે છતાં છોડીઓ જોતા હતા તે 25-30 છોડી જોઈ અને રજાઓના 8 દડા રહ્યા તો સુધી બાપાના મનમાં એમ થયું કે આ પાણીમાં નથી ને તો હું વગર અમના છોડીએ જોજો કર્યા કરે. એને બાપ કંટાળી ગયા હતા. તાર છોકરો મળે તરીને કહ્યું કેમ બાપુજી તમે કોઈને કહેતા નથી આવતી નથી કોઈને દેખાડનારા. ત્યાં તું ના કહું છું બધાને ત્યાં શું કરતા જવા વખત થયો ત્યાં ના ના તમે એકાદ બે તું લાવો ને કે છે. એટલે પેલા બોલાય સ્ટેશન પર બોલાય દેખાડો સ્ટેશન પર દેખાય છે કે આ બસ આ આજ અહીં જ કહી નાખું કે અહીં તો ના થાય સ્ટેશન છે. માં મુહૂર્ત જોઈએ બે દાદા પછી કોઈક જગ્યા જોઈએ એ બધું જોઈએ ત્યાર પછી પછી વ્યવહારિક વાત કરી ગ્રહો આપણે નહીં નીકળે સંજોગ જણાય થાય એમ કે વ્યવહારિક વાત કરી અમારે તો કેશ બેંક જોઈએ અત્યારે ગ્રહ ની વાત કરી ગ્રહ ની તમે વાત કરી આપણે બધું ગ્રહ મુહૂર્ત સંજોગ અત્યારે રાઈટ નાવ છે એમ કે મારે તો જોઈએ જ આપો હવે મને ગ્રહ નહીં નડે, હું તો માનું જ નહીં ગ્રહ માં, પછી નડવાની વાત જ કરે. એ તો ગ્રહ માં માનતા જ નથી એટલે એને તો નડે જ નહીં, તમને નથી નડતા. આગ્રહ થયો ને ત્યાં કામ ના થાય, કોઈ પણ આગ્રહ થી કામ થાય. વિનય કરો પણ આગ્રહ કદાગ્રહ ના થયો. એક મારો આમ જ આજના જોઈએ એવું કેવું હતું. બે દિવસ પછી, પાંચ દિવસ પછી, બે દિવસ પાંચ દિવસ પછી આપડે ત્યાં આવો, વાંધો નહીં એમ. પણ મારે તો જોઈએ, તમારે આપવાનું, માગવું નહીં. તમારે તો આવું પછી શું છે? તમે કહો તે દિવસે આવું. ના, તમે કહો તે દિવસે, તમે કહો તે દિવસે એમ કે. તમારે તો એમ કે છે, પધરામણી કરાવીશું. ના પણ ત્યાં તમારું કામ થઈ જશે પછી. પછી વાંધો છે, પછી કઈ વાંધો ખરો? ના પણ એમને ના થાય. પાવર આપે તો એમ કે ભગવાન. ના પણ પાવર આખો દાડો તારે છે તે આખો દાડો પછી કે સમજુ મારા વધારે નહીં, તમે સમજુ વાળા વધારે કેવું ના પડે. તમારે તો ખાસ આવવું પડે, કારણ કે આવડી મોટી રકમ લખાય તમે થાય કે પડી ના જાય. એટલા માટે ગોળગો ફેરવાનો હોય તો ધર્મ, કારણ ભાઈ અહીં ના ફેરવીએ તો રમી રમત જતા રે. ઉદર રસ્તે ચડી જાય એટલે ગમે ત્યાં આગળ ફેરે ફેરે કરવા છે. દાદા ભગવાન છોડી કે હું જાતે ગમે બાર હજાર પાઉન્ડ આપીશ કે હું તો ના જાય પેરા સિંપાટીઓ હું તો તરી જાય. સિંપાટીઓ હોય ને એ તો ખાનદાન બોલીએ ખાનદાન, કારણ કે એને એની ખાનદાની ને પોરો ચડે. અને પેલા ચિંપાટી બોલીએ નઈ એનું ચૂપ, કારણ કે એ તો ખગડે. હું વગર તો અમને ખગડે ચિંપાટી બોલીએ નઈ એમ. અને નાખવાડ આપવાનું નાખે એમ. એટલે સુધી લોકો નું કામ છે. નાના માણસો ની ભાવનાઓ હોય જવાબદારી બોલે છે પણ ખોટું કહેવાય. અત્યારે માણસ પરફેક્ટ થઈ શકે એ સ્થિતિમાં નથી. એટલામાં 356 રૂપિયા મારું ગયેલું છે અને 360 પ્રગટ થઈ ગયા. પ્રગટ થયા એટલે આખા બ્રહ્મા નો નાશ છે. તમને શું ના આપે બધી વસ્તુ આપે. એટલે ચિંતા રહી તમે કહો છો ને મારે થવું છે તો જ થઈ જાય ને. થાય કે આ દુનિયામાં કોઈ વાંભળવામાં આવી જવું. શનિવારે પ્રભુદાસ ને તો વાત છે એમ લાગે. શનિવારે મીના પૂછે છે મમતા એટલે શું? મમતા એટલે શું? મમતા એટલે કશું ખોવાઈ ગયું હોય, ત્યાં છોકરો મરી ગયો હોય એવું લાગ્યા કરે. કોઈ જાણે મને ખોઈ ગયો ને તો છોકરો મરી ગયો એવું લાગ્યા કરે. મમતા ના હોય તો ના લાગે. શું કહે? ઓછી મમતા હોય તો સારું કહેવાય. હા, અમને મમતા હોય વધારે તો 5,000 લખાયા પછી મેં બાઈક કર્યા કરે. તમને થયું બાઈક? હા, તો એ મમતા ઓછી કહેવાય. મમતા દિલ બાઈ થાય બધું. એક મીઠી ખોઈ ગઈ હોય તો મને કહેડ્યા કરે હું. કોણ પૂછે? તું કહું છું ને, તને તો મમતા ઓછી છે. ગુજરાતી મમતા એટલે અટેચમેન્ટ છે કે બિલીફ છે? મમતા એટલે બિલીફ છે. તો બિલીફ છે. કોણ પૂછે છે? ભીખુ બિલીફ છે, અટેચમેન્ટ નથી. માયા એટલે અટેચમેન્ટ. બિલીફ છે તો જીરે બિલીફ. મમતા ઓછી થઈ જાય, બિલીફ ઓછી થઈ જાય. માયા શું દાદા? માયા માયા એટેચમેન્ટ. માયા એટલે માયા એટેચમેન્ટ. માયા બિલીફ જ જણાય પડે. એટેચમેન્ટ તો ફક્ત આ અમુક જ બાબતમાં, સ્ત્રીની બાબતમાં જ એટેચમેન્ટ છે, બીજી કોઈ પણ બાબત એટેચમેન્ટ નથી. કારણ કે સ્ત્રી, સ્ત્રીનો વિષય એવો છે કે બધા આ જલેબી આપણે ખાઈએ ને આટલી લઈ આવીએ અને પછી ખાઈએ આટલી અને પછી મૂકી રાખીએ તો આપણને તો દાવો ના મળે. ના ખાઈએ તો એ દાવો ના મળે. અને સ્ત્રીને લાવીએ તો પછી દાવો મળે કે તમે આમ કહ્યું ને આમ કેમ, તમે સિનેમા જોવા આવવું જ પડશે કે છે આમ છે તે, એટલે બધા દાવો મળે. માટે એકલો જ ભોગવ્યો છે કે બહુ દુઃખદાયી છે. દાદા દાવા માંડે જલેબી તો એકલી ખવાય, પણ સ્ત્રી તો બધું કામ કરી આપે. એકલી સિનેમા થોડી લઈ જાય, બધું બીજું બી કરે ને, મોટે ચલાવે ને. એ તો બીજો માળ રાખ્યો જ કરાવે ને. આ વિષય દુઃખદાયી છે. બરાબર. સ્ત્રી હોય પણ આ વિષય ના હોય તો વધે ને. બરાબર. ઋષિ મુનિ ના કેવું હતું કે પૈણતા પૈણવા ના પાડતા હતા. ઋષિ પતિઓને સમજાવે કે તમે ઋષિ શા માટે પૈણવા ના પાડો છો? અમારે તમારી પાસે કઈ માગીશું નહીં, ફક્ત એક છોકરો ને એક છોકરી એટલો જ વિષય તમે આપજો. કે તમે પછી એટલું કહીને આ પાડીને પૈણતા હતા અને પછી મિત્રાચારી પહેરવે છો, પછી દુઃખદાય નહીં. હા તો સુખ ખોળે પછી તો એવું જ ને, દાવત મળે ને. ઋષિ મુનિઓ બહુ જુદી જતના. હવે આ કાળમાં માણસ કઈ રીતે જોઉં? શ્રદ્ધા જ ઊંધી છે તો વગર. જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવામાં આવ્યું છે. સ્ત્રી જોડે તો ધર્મ માટે આગળ વધવા માટે સ્ત્રી કરવાની. શું કરવાનું? દેવ સાથે રે, આગળ વધે. પણ એ વિષય રૂપ થઈ ગયો. આગળ વધવાનું કેવા થયું? પણ વડબડા કરે. એક કડી ખારી થઈ હોય તેમાં તો બધી રસ રોટલી બોટલી બધી બગાડે. આ કડું ખારું છે એમ કઈ આ ભૂમ કરે. પોતાના માણસ હોય તેને તો જ કહેવાય ને, કે બીજીને તો કોઈને કહેવા નહીં જવાય. એટલે પોતાના માણસ ને ગોદા મારવા કે બીજી વાર સારું કરે ને. એ સારું કરે કે ના કરે એ વાત બધી ગપમાં છે. જ્યાં આધાર થાય છે, જ્યાં આધાર થાય છે એવું જાણું છું. નથી બનાવનારા હાથમાં સત્તા, નથી તમારે કેના નાશમાં સત્તા, આ બધું સત્તા કઈ આધારે ચાલે છે ને, બોલવા જેવું નથી, અક્ષરે બોલવા જેવું નથી. એવું કેમ? એવું કેમ? એમ કે એવું શા માટે? એવું કેમ? આત્મસત્તા નથી, બનાવના આત્મસત્તા નથી, કેનાર આત્મસત્તા નથી, ખાનાર આત્મસત્તા નથી, સત્તા જુદી જતી છે. આ તો બધા ગપ્પા વાતો કરી ચોકાટ કરી, એમ કશું ભરે નહીં કશું. હું તો નાખું નહી, હું કદાચ બોલું નહીં. હું કહું કે ભાઈ આ આમાં મીઠું ઓછું છે ને, તે બિદા એનો એ મનમાં રહ્યા કરે કે દાદા એ કહ્યું મીઠું ઓછું એટલે વધારે પડે છે, એટલે હું કહું બોલું જ નહીં. શું કહ્યું? એને સહજ રીતે એ ભૂલ થાય કોઈ દાદા, પણ એ કે સહજ રીતે ભૂલ થયેલી હોય છે. હું તો કદાચ બોલું નહીં. દાદા ભાઈ પૂછે છે તો કોના એ થાય, કોના હાથમાં સત્તા છે? એ સત્તા જુદી આપની છે. હું તમે તો મારી પાસે વધુ ટાઈમ આવો ત્યારે ખબર પડે. એ સત્તા જુદી આત્મા છે. એક પરમાણુ એક રહી ખાવાની કોઈ નામ સત્તા નથી. આ વર્લ્ડમાં કોઈ જન્મ્યો નથી કે રહી પોતે ખાઈ શકે. સંદાસ દેવાની શક્તિ નહીં ને, એ તો જયારે અટકે ત્યારે ખબર પડે. એના ડાક્ટરો ભેગા કર્યા ભાઈ ના, એ તો ઊંચા નીચે થવા પડે, પણ અટક છે ત્યારે ખબર પડશે. તકે યસ યસ યસ યસ. વસ્તુ જુદી છે આ, માટે કશું બોલવા જઈને વહુ ને કશું કેવું જ ના જોઈએ. તો વહુ હારી હોય છે કે આપણો દોષ કાઢી બતાવતું નહીં. જમાત ઘેર હીરાબા એરિયા ચાલી વસ્તી મતભેદ નહીં કશું કહો કે નહીં. અમુક ને તો મતભેદ ના પડે તો મજા જ નહીં આવે, આનંદ જ નહીં આવે ઘરમાં, સંસારમાં મજા નહીં આવે. કકડાટ થી તો આનંદ હોય ત્યારે એને એને કકડાટ કોઈ કહે નહીં. મતભેદ એમ કે કકડાટ નથી, એમ કે મતભેદ એટલે તો બસ એમાં આનંદ આવે એમ. ના કશે આનંદ ના આવે, કંટાળી જાય. આનંદ તો છોટા બાજી રમતા હોય તે આવે. પછી શું હા દાદા ભાઈ કે છે કે મને બહુ આનંદ આવે ચોકટા બાજી રમવાનો લાસ વેગાસ માં. આવે તો પણ નાગાજી ગયા કે દાદા પેલું ગજ સ્નાન વાળું બહુ બહુ મજાનું કહ્યું. હાથી નાય તો આપડે ઊંઢ થી પાણી લે કર્યા કરે, આપડે આ હાથથી લોટા લઈએ, ઊંઢ થી ભરે પછી ભરે આમ રેડે આમ રેડે બધું નહીં નાખે, પછી મોં પાસે બહાર નીકળી ધૂળ નાખે બસ. બહાર નાખી ઉપર ધૂળ નાખે, એવું ગત સ્નાન કર્યું. અમને ક્રિયા ભરી ગદ સ્નાન નકામી જાય છે એવી કે બાર પાછો પણ ધોઈ નાખો પણ તે ઊંટી આમ ભેગી કરી લઉં ને હું કે ફુવારા માર્યા આમ એને એવું કઈ ખબર નહીં ખબર એને જેટલી ખબર એટલે એમાં બહુ દાપણ હોય પાછું, જેટલી ઇન્દ્રિય ખીલેલી હોય એટલું જ એને દાપણ હોય. એક મથરું પહેરું કોણ માં દમ નીકળી જાય. આપણો મોટો છે અને પાછ જાગૃતિ બહુ જે પણ મથરું પહેર્યું ને એમની ખબર જાગૃતિ બધી બહુ સહન થાય નહીં સહન. દેહ મોટો હતો બધો પેલા કોઠી પર કોઠા બહુ મોટા થતા હતા. કોઠી પર કોઠા તમે જોયેલા ને? હા જોયેલા. અત્યારે આવડા આવડા થાય છે પણ પેલા તો આવડા આવડા થતો હતો તેમ જોઈ લો. આ ધીમે ધીમે આ 50 વર્ષમાં કોઠી ઉપર કોઠાઓ નાનો થઈ ગયો. એ રસ ઘટ્યો જમીન માં ગમે તેમ થયું. મોટો કોઠો છે તો તે દાડે હાથી ને મૂક્યો હોય ને તો એ ગળી જાય. મૂકો આખું કોઠું ગળી જાય અને પછી પાછું હવા માં સંડાસ નીકળે તે આખું નીકળે. પછી આપડે પછી ભાગીએ સામે રાખોડી હોય. રાખોડી હા બધો તપસ્તુ થઈ જાય પચી જાય બધું. એને ભાગીએ હાજર હાજર જાય. એને ફક્ત ડીટામાં કોણો હોય છે એ કોણ માટે કેતી જાય. અને આપડે ભાગ્ય રાખો એ નીકળે. બોલો કેટલું બધું અગ્નિ ચાલતી છે આવું કોઠું બચી જાય. આ કુદરત બહુ જબરી છે. પછી આપડે દેશના લોકો કહેવત કેવી પડે. અરે ભાઈ રવા તને એ તો મોટો માણસ છે. કીડી ને કણ ને હાથી ને મળ. એટલે કીડી ને કણ મળી જાય હાથી ને મળ એવું ખાય ખાય છે. હાથી જેટલા ખાય છે કંટ્રોલ માં ખાતા હતા. એ નિરાતે શેરડી ખાયા જ કરે ને. યાર સત્તા કોઈના બાપ ને નથી. નહી તો હાથી ને ખાવા જ ના જાય એ લોકો. માણસ ના હાથમાં સત્તા ને એક બેન તો જમવા ગયા હતા. તે બહુ મોટા શેઠ હતા. મારી જોડે બેઠેલા તે શિખંડે પૂરી ને એ બધું બહુ કરેલું. કસરત બહુ મોટી કરેલી. પણ એ તો શિખંડપુરી ના લીધી ને એ તો રોટલો દહીં. તમે કેમ શિખંડપુરી તમે લેતા નથી? ડાક્ટર ના પાડી છે. મેં શું થયું તો પેલું શુગર નું ચીકી બધા જેવું ચીકી બધું ખેતર પાછું લઈ જતી. ચીકી કે છે તમારે નઈ કે મોરી કે મોરી પછી ખેતર મળી જાય ને દાદા. રોટલો પૈસાદાર ગરીબ નો હિસાબ જ નથી કેટલું લખાવીને લાવે છે. એટલું જ નથી કદાચ રસો એને ગરીબ હોય તો વધારે ખાતો. શેઠ હોય હેવી હોય તો ઓછું બી ખાતો. સવા બાર થઈ ગયા દાદા. જિલ્લા મામલા વકીલ. અડધો કલાક વધારે કરશે, વધારે બહુ સારું છે, બહુ આનંદ છે. ચાલો જય સચિદાન, જય સચિદાન. બેન ની ઉપર કેજો આશીર્વાદ, બેન ને કેજો આશીર્વાદ છે દાદા ના. ચાલો શું કે છે દાદાજી? બેન આવી ગયા ફોન પર, સુમતિ આવી ગયા ફોન પર, તેને જય સચિદાન કહો. જય સચિદાન. હા હા, બહુ સારો. જય સચિદાન, જય સચિદાન. છત્રપતિ જ્યાં રહેતા હતી અને સાસરી હાથે હાથે રહે છે, સસા જમાડે કરે બધું કરે, જમાડે આયા છે. રકમ જોઈ નહી એટલે એમ થાય કે આ હોય શકે, હોય શકે નહી એવું, અને માગ્યા હોય કે નહીં, આવું પોસિબલ જ નહીં ને દાદા. અજાય નહી, આવું પોસિબલ અજાય નહી છે. એમને પોતાને એમ લાગ્યું કે હું કે મારે કઈ બહુ મોટી રકમ નથી આવી ભાઈ, આ બધાને મોટી રકમ જાય ને, 10-5 હજાર આવ્યું અત્યારે વાંધો નથી. અને એક બાજુ ભાઈ આપવાનો છે, એમ લાગે છે જાડો નથી તો કાલે મોટલ પર હતા, ઓફિસ પર હતા. આવું બન્યું નઈ, આ પહેરી ખત બરફ, આ લાખ ડોલર ને કોણ આપે છે આવું બસ. ના, બધું પોતાની મિલકત વધારે કરતા વધારે આપે જ લોકો. હા, પણ એક રામભાઈ કે આપણે એક અજાયબી છે, આપણે એક અજાયબી છે, અજાયબી અજાયબી છે, બધી અજાયબી છે. આપણે લાકડા વાર કે શું લાકડા બધા આપી દીધે, આરસ વાર કે શું પૈસા પૈસા કે શું લો નહીં, કે શું કામ કર્યા કે ઉપર રૂપિયા આવી ગયા, અજાયબી છે. અને આવું ગ્રામે ના હોય, આવું સુખ એ ના હોય, આવી શાંતિ એ ના હોય. આ તમે ઉપર બધા જય સત્યમ. પેલા ઇન્દિરાબેન હતા ખૂણામાં બેઠા, તેમને ત્યાં કાલે સવારે તેમ ત્યાં સાંજ સુધી, રાત્રે રાત્રે સત્યકાંત ભાઈ ને ત્યાં રાત્રે સત્યકાંત, એટલે 2 દિવસ ત્યાં છે. પછી પછી પરમ દિવસ અને ચોથે દિવસે 2 દિવસ શશિકાંત ના છે. શશિકાંત ભાઈ ને ત્યાં રાત્રે સુવાનું ત્યાં છે. આ બેન ની ઈચ્છા બપોર ના બધાને તમે ત્યાં હોવ ને બધાને જમાડવાનું એવું રાખેલું હતું. શું મને? ના, ઇન્દિરાબેન ઈચ્છા હતી કે બધા મહાત્મા દાદા ની સાથે અમારે ત્યાં જમે એક દિવસ પત્રામણી થાય અને જમે એવું કરવાનું બધા. હા દાદા આ સત્સંગ કરીએ ને તે હવે ત્યાં અરુણભાઈ ને ત્યાં ઘણો ખરો કરીએ, પણ અહિયાં આ તરફ જો રાખીએ તો બીજા માણસો થોડા વધે એવું લાગે છે. આપડે આ બાજુ ફરો એવું છે તો વધારે જગ્યા હોય તો દાદા ઠરાવ અમે મૂકીએ પણ પાછું તે બાજુ ખેંચાઈ જાય છે બધું, અને અમે બહુ આગ્રહ નથી રાખતા કારણ કે પછી દાદા નું બગડે તે નહીં કામ લાગે, એટલે અમે આગ્રહ ખોટો કરતા નથી. પણ અહિયાં આપડે રામભાઈ ત્યાં કે અહિયાં જો રાખીએ તો અગરે બગડે ના બીજા બધા માણસો ઘણા છે. એવું કઈ કરતો મહિનામાં એક વાર અંદાજ નો ફરતો છું.